શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 13 વિવિધ પ્રાયશ્ચિતનું વર્ણન, ઇષ્ટાપૂર્તનું ફળ અને સૂતક શ્રાદ્ધ તથા તર્પણનું વિવેચન. ધર્મરાજ કહે છે, હે નૃપશ્રેષ્ઠ, હવે હું ચારે વર્ણો માટે વેદો અને સ્મૃતિઓમાં બતાવેલા ધર્મનું ક્રમશઃ વર્ણન કરું છું. એકાગ્ર ચિત્તે સાંભળો. જે ભોજન કરતા ક્રોધમાં અથવા અજ્ઞાનવશ કોઈ અપવિત્ર વસ્તુનો યા ચાંડાળ તથા પતિતનો સ્પર્શ કરે છે તેના માટે પ્રાશ્ચિત બતાવું છું. તે ક્રમ અનુસાર અર્થાત અપવિત્ર વસ્તુઓનો સ્પર્શ કરવાથી 3 રાત્રિ અને ચાંડાળ યા પતિતનો સ્પર્શ કરી લેવાથી 6 રાત્રિ સુધી પંચગવ્યથી 3 સમય સ્નાન કરે તો શુદ્ધ થાય છે. જો કદાચિત ભોજન કરતા બ્રાહ્મણને ગુદાથી મળસ્ત્રાવ થઈ જાય અથવા એઠા મોઢે યા અપવિત્ર અવસ્થામાં આવું થઈ જાય તો તેની શુદ્ધિનો ઉપાય બતાવું છું. પ્રથમ, તે બ્રાહ્મણ શૌચ જઈને જળથી પવિત્ર થાય, અર્થાત શૌચ જઈને જળથી હાથપગની શુદ્ધિ કરીને કોગળો કરીને સ્નાન કરે. ત્યાર પછી દિવસ રાત્રિનો ઉપવાસ કરીને પંચગવ્ય પીવાથી શુદ્ધ થાય છે. જો ભોજન કરતો હોય ત્યારે પેશાબ થઈ જાય અથવા પેશાબ કરીને શુદ્ધ થયા વિના ભોજન કરી લેતો દિવસ રાત ઉપવાસ કરે અને અગ્નિમાં ઘીની આહુતિ આપે. જો ભોજન સમયે બ્રાહ્મણ કોઈ પણ નિમિત્તે અપવિત્ર થઈ જાય તો તે સમયે ગ્રાસ એટલે કોળિયાને જમીન પર મૂકીને સ્નાન કર્યા પછી પવિત્ર થાય છે. જો તે ગ્રાસને ખાઈ જાય તો ઉપવાસ કરવાથી શુદ્ધ થાય છે અને જો અપવિત્ર અવસ્થામાં તે બધું અન્ન ભોજન કરીને ઉઠે તો 3 રાત્રિ સુધી અશુદ્ધ રહે છે, અર્થાત 3 રાત્રિ ઉપવાસ કરવાથી શુદ્ધ થાય છે. જો ભોજન કરતાં કરતાં ઉલટી થઈ જાય તો અસ્વસ્થ મનુષ્ય 300 ગાયત્રી મંત્રના જપ કરે અને સ્વસ્થ મનુષ્ય 3000 ગાયત્રી જપ કરે. આજ તેના માટે ઉત્તમ પ્રાયશ્ચિત છે. જો દ્વિજ મળમૂત્ર કર્યા પછી ચાંડાળ કે ડોમ એટલે કે ભંગીને અડકી જાય તો તે 3 રાત્રિ વ્રત કરે અને જો ભોજન કરીને એઠા મોઢે અડકી જાય તો 6 રાત્રિ સુધી વ્રત કરે. જો રજસ્વલા અથવા સૂતિકા સુવાવડી સ્ત્રીને ચાંડાળ અટકી જાય તો 3 રાત્રિ સુધી વ્રત કરવાથી તેની શુદ્ધિ થાય છે. આ સાતાતપ મુનિનું વચન છે. આ પ્રસંગને પ્રાયઃ વધારે શ્લોક યમ સ્મૃતિથી અને થોડા શ્લોક વૃદ્ધ સતાતપ સ્મૃતિમાં પણ જોવા મળે છે. જો રજસ્વલા સ્ત્રી કૂતરા ચાંડાળ અને કાગડાને અટકી જાય તો તેને અશુદ્ધ અવસ્થા સુધી નિરાહાર રહેવું, પછી 4th દિવસે સ્નાન કર્યા પછી તે શુદ્ધ થાય છે. જો 2 રજસ્વલાઓ પરસ્પરનો સ્પર્શ કરે છે તો બ્રહ્મકુર્ચ પીવાથી તેમની શુદ્ધિ થાય છે અને ઉપરથી પણ બ્રહ્મકુર્ચ દ્વારા તેમને સ્નાન કરાવવું જોઈએ. બ્રહ્મકુર્ચ અર્થાત પંચગવ્ય અને દર્ભને મેળવવાથી બ્રહ્મકુર્ચ બને છે. તેની વિધિ આ પ્રમાણે છે. ખાખરો અને કમળના પાંદડામાં અથવા તાંબા કે સુવર્ણના પાત્રમાં પંચગવ્ય રાખવું જોઈએ. ગાયત્રી મંત્રથી ગૌમૂત્રનો ગંધ દ્વારા, આ મંત્રથી ગોબરનો, આપ્યા યશ્વ આ મંત્રથી દૂધનો, દધિક ક્રાણવો આ મંત્રથી દહીંનો, તેજો અસી શુક્ર શુક્રમ આ મંત્રથી ઘીનો અને દેવસ્ય ત્વા આ મંત્રથી કુશોદકનો સંગ્રહ કરવો. ચતુર્દશીએ ઉપવાસ કરીને અમાવસ્યાએ ઉપયુક્ત વસ્ત્રોનો સંગ્રહ કરવો. ગૌમૂત્ર 1 પલ હોવું જોઈએ. ગોબર 1/2 અંગૂઠા જેટલું હોય, દૂધ 7 પલ હોય અને દહીં 3 પલ, ઘી અને કુશોદક 1-1 પલ લેવા. આ પ્રમાણે આ બધી વસ્તુઓને એકત્ર કરીને બરાબર મેળવી દેવી. ત્યાર પછી 7-7 પત્તાના 3 દર્ભ લઈને જેમના અગ્રભાગ કપાયેલા ન હોય તેના વડે તે પંચગવ્યની અગ્નિમાં આહુતિ આપવી. આહુતિ પછી શેષ પંચગવ્યને પ્રણવથી મથીને અને પ્રણવથી જ હાથ લેવું અને પછી પ્રણવનું જ ઉચ્ચારણ કરીને તેને પી જવું. આ પ્રમાણે તૈયાર કરેલા પંચગવ્યને બ્રહ્મકુર્ચ કહે છે. સ્ત્રી શુદ્રોએ આ બ્રાહ્મણ દ્વારા પંચગવ્ય બનાવડાવીને પ્રણવ બોલ્યા વિના પીવું જોઈએ. સર્વસાધારણ માટે બ્રહ્મકુર્ચ પાનનો મંત્ર આ છે. યત્વ ગસ્થિગતમ પાપમ દેહે તિષ્ઠતિ દેહી નામ બ્રહ્મકુર્ચો દેહેત સર્વમ પ્રદીપ્તાગ્નિ રિવેંધત રિવેંધનમ. વૃદ્ધ સાતાતપનો 12મો શ્લોક છે. અર્થાત દેહધારીઓના શરીરના ચામડી અને હાડકામાં પણ પાપ વિદ્યમાન છે. તે બધું બ્રહ્મકુર્ચ એ પ્રમાણે બાળી નાખે જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને બાળી નાખે છે. જે એઠાને અડકીને તૃત સ્નાન નથી કરતો તેના માટે પણ આ પ્રાયશ્ચિત આ જ પ્રાયશ્ચિત છે. ઋતુકાળમાં મૈથુન કરનારા પુરુષને ગર્ભાધાન થવાની આશંકાથી સ્નાન કરવાનું વિધાન છે. ઋતુકાળ વિના સ્ત્રી સંગમ કરવાથી મળમૂત્રની જેમ જ શુદ્ધિ માનવામાં આવી છે, અર્થાત હાથ મોં ધોઈને કોગળો કરવો જોઈએ. મૈથુન કરનાર પતિ પત્ની બંને અશુદ્ધ થાય છે, પરંતુ સૈયાથી ઉઠીને સ્ત્રી તો શુદ્ધ થઈ જાય છે, પરંતુ પુરુષ સ્નાન કરે ત્યાં સુધી અશુદ્ધ જ રહે છે. જે લોકો પતિત ન હોવા છતાં પણ પોતાના બંધુજનોનો ત્યાગ કરે છે તેમને ઉત્તમ સાહસનો દંડ કરવો જોઈએ. ઉત્તમ સાહસ કહેતા મનુષ્ય બળના અભિમાનથી જે ક્રૂરતાપૂર્વક કર્મ કરે છે તેને સાહસ કહે છે. તેના ત્રણ ભેદ છે, પ્રથમ મધ્યમ અને ઉત્તમ. ફળ મૂળ જળ વગેરે અને ખેતરની સામગ્રીને નષ્ટ કરવી પ્રથમ સાહસ માનવામાં આવ્યું છે. વસ્ત્ર પશુ અન્ન પાન અને ઘરની સામગ્રી વગેરેની લૂંટ કરવી મધ્યમ સાહસ કહેવાય છે. ઝેર આપીને યા હથિયારથી કોઈને મારવો, પરાઈ સ્ત્રીઓ પર બળાત્કાર કરવો તથા બીજા પ્રાણનાશક કાર્ય કરવા ઉત્તમ સાહસની અંતર્ગત છે. પ્રથમ સાહસનો દંડ છે ઓછામાં ઓછા 100 પણ, મધ્યમ સાહસનો દંડ ઓછામાં ઓછા 500 પણ છે, ઉત્તમ સાહસમાં ઓછામાં ઓછા 1000 પણ દંડ કરવામાં આવે છે. આ સિવાય અપરાધીનો વધ અથવા અંગભંગ અથવા સર્વસ્વ હરણ યા નગરથી કાઢી મૂકવા, નિર્વાસન વગેરે પણ ઉત્તમ સાહસનો દંડ બતાવ્યો છે. જેવું કે નારદ સ્મૃતિમાં કહ્યું છે, તસ્ય દંડ ક્રિયાપેશ પ્રથમસ્ય સતાવર મધ્યમસ્ય તુ શાસ્ત્રૈર્દ્રષ્ટ પંચ સતાવર ઉત્તમ સાહસે દંડ સહસ્ત્રાવર ઈષ્યતે વધ સર્વસ્વરણમ પુરા નિર્વાસના કને તદગચ્છેદ ઇત્યુક્તો દંડ ઉત્તમ સાહસે. વિવાદપદ 7 અધ્યાય 7મા અધ્યાયનો 9મો શ્લોક. જે લોકો પતિત ન હોવા છતાં પણ પોતાના બંધુજનોને ત્યાગ કરે છે તેમને ઉત્તમ સાહસનો દંડ કરવો જોઈએ. જો પિતા પતિત થઈ જાય તો તેની સાથે ઈચ્છા અનુસાર વર્તાવ કરવો, અર્થાત પોતાની ઈચ્છા અનુસાર તેનો ત્યાગ અને ગ્રહણ બંને કરી શકે છે, પરંતુ માતાનો ત્યાગ કદી ન કરે. જે દોરડા વગેરે સાધનો દ્વારા ફાંસી લગાવીને આત્મઘાત કરે છે તે જો મરી જાય તો તેના શરીરમાં પવિત્ર વસ્તુનો લેપ કરી દેવો, અને જો જીવિત રહી જાય તો રાજા તેની પાસે 200 રૂપિયાનો દંડ લે. તેના પુત્ર અને મિત્ર પર 1-1 મુદ્રા એટલે રૂપિયાનો દંડ કરે અને તે લોકશાસ્ત્રીય વિધિ અનુસાર પ્રાયશ્ચિત કરે. જે મનુષ્ય મરવા માટે જળમાં પ્રવેશ કરીને અથવા ગળે ફાંસી લગાવીને મૃત્યુથી બચી જાય છે, જે સંન્યાસ ગ્રહણ કરીને અથવા ઉપવાસ વ્રત પ્રારંભ કરીને તેનો ત્યાગ કરે છે, જે વિષપાન કરીને અથવા ઊંચા સ્થાન પરથી પડીને મરવાની ચેષ્ટા કરવા છતાં પણ બચી જાય છે, તથા જે પોતાના ઉપર શસ્ત્રનો આઘાત કરવાથી પણ મૃત્યુથી વંચિત રહી જાય છે, તે બધા સંપૂર્ણ લોકથી બહિષ્કૃત છે. એમની સાથે ભોજન કે નિવાસ કરવો ન જોઈએ. એ બધા 1 ચાંદ્રાયણ અથવા 2 તૃપ્તકુચ્છ વ્રત કરવાથી શુદ્ધ થાય છે. કૂતરા શિયાળા અને વાનર વગેરે જંતુઓના કરડવાથી અથવા મનુષ્ય દ્વારા દાંતથી કરડે તો પણ મનુષ્ય દિવસ રાત કે સંધ્યા સમય કોઈ પણ સમય હોય તુરંત સ્નાન કરવાથી તુરંત શુદ્ધ થઈ જાય છે. જે બ્રાહ્મણ અજ્ઞાનથી અજાણતા ચાંડાળનું અન્ન ખાઈ લે છે તે ગૌમૂત્ર અને યાવક એટલે અલતાનો આહાર કરીને 15 દિવસમાં શુદ્ધ થાય છે. ગાય અથવા બ્રાહ્મણનું ઘર બાળીને ફાંસી વગેરે લગાવીને મરી ગયેલા મનુષ્યનો સ્પર્શ કરીને તથા તેના બંધનોને કાપીને બ્રાહ્મણે તેની શુદ્ધિ માટે 1 કૃચ્છ વ્રત કરવું. માતા ગુરુપત્ની પુત્રી બહેન અને પુત્રવધુ સાથે સમાગમ કરનારે તો બળતા અગ્નિમાં પ્રવેશ કરી જવો, તેના માટે બીજો કોઈ શુદ્ધિનો ઉપાય નથી. રાણી સંન્યાસીની ધાવ પોતાનાથી શ્રેષ્ઠ વર્ણની સ્ત્રી તથા સમાન ગોત્રવાળી સ્ત્રીની સાથે સમાગમ કરવાથી મનુષ્ય 2 કૃચ્છ વ્રતનું અનુષ્ઠાન કરવું. પિતાના ગોત્ર અથવા માતાના ગોત્રમાં ઉત્પન્ન થનારી સ્ત્રીઓ તથા તમામ પરસ્ત્રીઓ સાથે અનુચિત સંબંધ રાખનાર પુરુષ તે પાપથી દૂર રહીને પોતાની શુદ્ધિ માટે કૃચ્છ શાંત પનવ્રત કરે. દ્વિજગણ ખૂબ તપાવેલા કુશોદકને માત્ર 1 વાર 5 રાત્રિ સુધી પીને વેશ્યાગમનના પાપનું નિવારણ કરે છે. ગુરુ તલ્પગામીને માટે જે વ્રત છે તે જ કેટલાક લોકો ગોહત્યા માટે પણ બતાવે છે, અને કેટલાક વિદ્વાન ધર્મભ્રષ્ટને માટે પણ તે જ વ્રતનું વિધાન કરે છે. જે દંડાનો પ્રહાર કરીને ગાયને પાડી દે છે તેના માટે ગોવધનું જે સામાન્ય પ્રાયશ્ચિત છે તેનાથી 2 ગણું વ્રત કરવાનું વિધાન છે. ત્યારે તે વ્રત તેના પાપને શુદ્ધ કરી શકે છે। ગાયને હાંકવા માટે અંગૂઠા જેટલી જાડી, હાથ જેટલી લાંબી પાંદડાયુક્ત અને લીલી પાતળી દાંડી ડાળીનો દંડો લેવો જોઈએ। જો ગાયને મારવાથી જો તે ગર્ભવતી હોય અને તે મરી જાય તો તેના માટે અલગ અલગ એક એક કૃચ્છ વ્રત કરવું। જો કોઈ કાષ્ટ, રોડું, પથ્થર અથવા કોઈ પ્રકારના શસ્ત્ર દ્વારા ગાયને મારી નાખે તો ભિન્ન ભિન્ન શસ્ત્રને માટે શાસ્ત્રમાં આ પ્રમાણે પ્રાશ્ચિત બતાવવામાં આવ્યું છે। લાકડીથી મારવાથી શાંતપન વ્રતનું વિધાન છે, ઢેલાથી મારવાથી પ્રાજાપત્ય વ્રત કરવું જોઈએ, પથ્થરથી મારનારે તૃપ્ત કૃચ્છ વ્રત કરવું જોઈએ અને કોઈ શસ્ત્રથી મારે તો અતિકૃચ્છ વ્રત કરવું જોઈએ। જો કોઈ ગાયો અને બ્રાહ્મણોને માટે સારી નિયતથી ઔષધિ, તેલ તેમજ ભોજન આપે અને એના કારણે ગાયનું મૃત્યુ થઈ જાય તો તેનું કોઈ પ્રાયશ્ચિત નથી। તેલ અને દવા પીધા પછી અથવા દવા ખાઈને અથવા શરીરમાં ઘૂસી ગયેલા લોઢા, કાંટા વગેરેને કાઢવાનો પ્રયત્ન કરતા મૃત્યુ થઈ જાય તો પણ કોઈ પ્રાયશ્ચિત નથી। ચિકિત્સા અથવા દવા કરવા માટે વાછરડાના ગળામાં બાંધવાથી અથવા સંધ્યાકાળે તેમની રક્ષા માટે તેમને ઘરમાં રોકવાનો કે બાંધી રાખવાનો કોઈ દોષ નથી। ઉપયુક્ત પાપોનું પ્રાયશ્ચિત કરે ત્યારે મનુષ્ય આ વિધિ પ્રમાણે મુંડન કરાવવું જોઈએ। એક પાદ એટલે ચોથા ભાગનું પ્રાયશ્ચિત કરે તો થોડા રોમ માત્ર કપાવી નાખવા જોઈએ। બે પાદના પ્રાયશ્ચિતમાં દાઢી મૂછ મુંડાવી લેવા। ત્રણ પાદનું પ્રાયશ્ચિત કરે ત્યારે શિખા સિવાયના બધા વાળ કઢાવી નાખવા અને પૂરું પ્રાયશ્ચિત કરે ત્યારે બધું જ મુંડાવી નાખવું જોઈએ। જો સ્ત્રીઓએ પ્રાયશ્ચિત કરવું પડે તો તેમના બધા કેસ ભેગા કરીને બે આંગળ કપાવી નાખવા જોઈએ। આ પ્રમાણે સ્ત્રીઓનું માથું મુંડાવવાનું વિધાન છે। સ્ત્રીને માટે પૂરા વાળ કપાવવા અને વિરાસનમાં બેસવાનો નિયમ નથી। તેમના માટે ગૌશાળામાં નિવાસ કરવાની વિધિ નથી। જો ગાય ક્યાંય જતી હોય તો તેની પાછળ જવું ન જોઈએ। રાજા, રાજકુમાર અથવા અનેક શાસ્ત્રોના જ્ઞાતા બ્રાહ્મણ હોય તો તે બધા માટે કેસ મુંડાવ્યા વિના જ પ્રાયશ્ચિત કરવું જોઈએ। તેમને કેસોની રક્ષા માટે બે ગણા વ્રત પાલનની આજ્ઞા કરવી। બે ગણું વ્રત કરે ત્યારે તેના માટે દક્ષિણા પણ બે ગણી જ હોવી જોઈએ। જો આ પ્રમાણે ન કરે તો હત્યા કરનારનું પાપ નષ્ટ થતું નથી અને દાતા નરકમાં પડે છે। જે લોકો વેદ અને સ્મૃતિના વિરુદ્ધ વ્રત પ્રાયશ્ચિત બતાવે છે તેઓ ધર્મપાલનમાં વિઘ્ન નાખનારા છે। રાજાએ તેમને દંડ આપવો જોઈએ, પરંતુ કોઈ કામના યા સ્વાર્થની લાલચમાં આવીને રાજાએ તેમને કદાપી દંડ ન કરવો, અન્યથા તેમનું પાપ 100 ગણું થઈને તે રાજા પર આવે છે। ત્યાર પછી પ્રાયશ્ચિત કરી લીધા પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું, 20 ગાયો અને 1 બળદ તેને દક્ષિણામાં આપવા। જો ગાયોના અંગોમાં ઘાવ થઈને તેમાં કીડા પડી જાય અથવા માખો વગેરે બેસવા લાગે અને તે કારણોથી તે ગાયનું મૃત્યુ થઈ જાય, તે ગાયના માલિક અડધું કૃચ્છ વ્રત કરે અને પોતાની શક્તિ અનુસાર દક્ષિણા આપે। આ પ્રમાણે પ્રાયશ્ચિત કરીને શ્રેષ્ઠ બ્રાહ્મણને ભોજન કરાવીને ઓછામાં ઓછું 1 માસો એટલે આશરે 1 ગ્રામ સ્વર્ણદાન કરવાથી શુદ્ધિ થાય છે। જળની અંદરની, રાફડાની, ઉંદરની, ઉસળ ભૂમિની, રસ્તાની, સ્મશાન ભૂમિની તથા સોચથી બચેલી આ 7 પ્રકારની માટી કામમાં લેવી નહીં। બ્રાહ્મણે પ્રયત્નપૂર્વક ઇષ્ટાપૂર્ણ કર્મ કરવા જોઈએ। ઇષ્ટ એટલે યજ્ઞ, યાગ વગેરેથી તેને સ્વર્ગ મળે છે અને પૂર્ત કર્મથી તે મોક્ષનો ભાગી થાય છે। ધર્મની અપેક્ષા રાખનારા યજ્ઞ, દાન અને કર્મ ઇષ્ટ કહેવાય છે અને જલાશય વગેરે બનાવવા વગેરે કાર્ય પૂર્ત કહેવાય છે। ખાસ કરીને બગીચો, કોઈ દેવતાને માટે બનેલા તળાવ, વાવડી, કૂવો, તલાવડી અને દેવ મંદિર આ જો પડી જતા કે નષ્ટ થતા હોય તેમનો ઉદ્ધાર કરે છે તે પૂર્ત કર્મનું ફળ પ્રાપ્ત કરે છે। સફેદ ગાયનું મૂત્ર, કાળી ગાયનું ગોબર, તાંબા જેવા રંગવાળી ગાયનું દૂધ, સફેદ ગાયનું દહીં અને કપિલા ગાયનું ઘી આ બધી વસ્તુઓને લઈને બનાવેલું પંચગવ્ય મોટા મોટા પાતકોનું નાશક છે। દર્ભ કુશ દ્વારા લાવેલા તીર્થ જળ અને નદી જળની સાથે ઉક્ત બધા દ્રવ્યોને અલગ અલગ પ્રણવ મંત્રથી લાવીને પ્રણવ દ્વારા જ તેને ઉપાડે, પ્રણવ જપ કરતા તેમનું મંથન કરે અને પ્રણવના ઉચ્ચારણ સાથે પીએ। ખાખરાના 3 પાનમાંથી વચલા પાનમાં અથવા તાંબાના પાત્રમાં અથવા કમળના પાનમાં યા માટીના વાસણમાં કુશોદક સહિત તે પંચગવ્યને પીવું જોઈએ। 1 સૂતકમાં બીજું સૂતક આવે તો બીજામાં દોષ લાગતો નથી, પહેલા સૂતક સાથે જ તેની શુદ્ધિ થઈ જાય છે। 1 જન્મના સૂતકની સાથે બીજું જન્મ સૂતક અને 1 મરણ સૂતકની સાથે બીજું મરણ સૂતક પણ શુદ્ધ થઈ જાય છે। 1 મહિનાની અંદર ગર્ભસ્ત્રાવ થઈ જાય તો 3 દિવસનું સૂતક લાગે, બે મહિનાની ઉપરનો ગર્ભ હોય તો જેટલા મહિનાનો ગર્ભપાત થાય તેટલી રાત્રિમાં તેમના સૂતકની નિવૃત્તિ થાય છે. સાધ્વી રજસોલા સ્ત્રી રજ બંધ થયા પછી સ્નાન માત્રથી શુદ્ધ થાય છે. લગ્નમાં સપ્તપદીની ક્રિયા પૂરી થઈ ગયા પછી તે વિવાહિતા પોતાના પિતાના ગોત્રથી ચ્યુત થઈ જાય છે, અને અર્થાત તેના પતિનું ગોત્ર થઈ જાય છે. તેથી તેના માટે શ્રાદ્ધ અને તર્પણ પતિના ગોત્રથી જ કરવા જોઈએ. પિંડદાનમાં પતિ અને પત્ની બંનેનો ઉદ્દેશ્ય હોય છે, તેથી પ્રત્યેક પિંડમાં બે નામથી સંકલ્પ થવો જોઈએ. તાત્પર્ય એ છે કે પિતા યા પિતામાં વગેરેને સપ્તનિક વિશેષણ લગાવીને પિંડદાન કરવું જોઈએ. આ પ્રમાણે છ વ્યક્તિઓ માટે ત્રણ પિંડ આપવા યોગ્ય છે. એવો દાતા મોહમાં પડતો નથી. માતા પોતાના પતિ સાથે વિશ્વદેવપૂર્વક શ્રાદ્ધનો ઉપભોગ કરે છે. આ પ્રમાણે પિતામહી અને પ્રપિતામહી પણ પોતપોતાના પતિની સાથે શ્રાદ્ધ ભોગ કરે છે. પ્રત્યેક વર્ષમાં માતા પિતાનો એકોદૃષ્ટ શ્રાદ્ધ દ્વારા સત્કાર કરવો. તે વાર્ષિક શ્રાદ્ધમાં વિશ્વદેવનું પૂજન થતું નથી, તેથી તે વિના જ શ્રાદ્ધ ભોજન કરાવવું, તેમાં એક જ પિંડ આપવો. નિત્ય નૈમિતિક કામ્ય વૃદ્ધિ શ્રાદ્ધ તથા પ્રાણર્વ વિદ્વાન પુરુષોએ આ પાંચ પ્રકારના શ્રાદ્ધ જાણવા જોઈએ. ગ્રહણ સંક્રાંતિ પૂર્ણિમા અથવા અમાસ પર્વ ઉત્સવકાલ તથા મહાલયના અવસર પર ત્રણ પિંડ આપવા, અને મૃત્યુતિથિએ એક પિંડ આપવું. જે કન્યાના લગ્ન થયા નથી તે પિંડ ગોત્ર અને સૂતક વિશે પિતાના ગોત્રથી અલગ નથી. લગ્ન અને મંત્રો દ્વારા તે પિતાના ગોત્રથી અલગ થાય છે. જે કન્યાના લગ્ન જે વર્ણ સાથે થાય છે તે પ્રમાણે તેને સૂતક પણ લાગે છે, તેને માટે પિંડ અને તર્પણ પણ તે જ વર્ણ અનુસાર થવું જોઈએ. લગ્ન થયા પછી ચોથી રાતમાં તે પિંડ ગોત્ર અને સૂતકના વિષયમાં પોતાના પતિની સાથે એક થઈ જાય છે. મૃત વ્યક્તિ પ્રત્યે હિતબુદ્ધિ રાખનારા બંધુજનાએ સવદાના પ્રથમ દ્વિતીય અને તૃતીય અથવા ચોથા દિવસે અસ્થિ સંચય કરવા જોઈએ, અથવા બ્રાહ્મણ વગેરે ચારે વર્ણોનો અસ્થિ સંચય ક્રમ ચોથા પાંચમા સાતમા અને નવમા દિવસે કરવાનું બતાવવામાં આવ્યું છે. જે મૃત વ્યક્તિને માટે અગિયારમા દિવસે વૃત્સોત્સર્ગ કરવામાં આવે છે તે પ્રેતલોકથી મુક્ત અને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. નાભી સુધીના જળમાં ઊભો રહીને મનમાં એવું ચિંતન કરે કે મારા પિતૃ આવીને આ જલાંજલિ ગ્રહણ કરે, બે હાથ ભેગા કરીને તેમાં જળ લેવું અને ગોશૃંગ માત્ર જળ ઉઠાવીને તેને પાછું જળમાં નાખી દેવું. જળમાં દક્ષિણાભિમુખ ઊભા રહીને આકાશમાં પાણીની ધાર કરવી જોઈએ, જેમ કે પિતૃનું સ્થાન આકાશ અને દક્ષિણ દિશા છે. દેવતા જળ કહેવાય છે અને પિતૃનું નામ પણ આપ એટલે જળ છો, તેથી પિતૃઓના હિતની ઈચ્છા રાખનાર પુરુષ તેમના માટે જળમાં જળ આપવું. જે દિવસે સૂર્યના કિરણોથી તપે છે રાતમાં નક્ષત્રનું તેજ તથા વાયુનો સ્પર્શ પામે છે અને બંને સંધ્યાઓનો સમય પણ ઉક્ત બંને વસ્તુઓનો સંપર્ક લાભ કરે છે તે જળ સદા પવિત્ર માનવામાં આવ્યું છે. જે પોતાના સ્વાભાવિક રૂપમાં હોય જેનામાં કોઈ અપવિત્ર વસ્તુનો સ્પર્શ ન થયો હોય તે જળ સદા પવિત્ર છે. આવું જળ કોઈ પાત્રમાં હોય કે પૃથ્વી પર સદા શુદ્ધ માનવામાં આવ્યું છે. દેવતાઓ અને પિતૃઓને જળમાં જલાંજલિ આપવી, અને જે વિના સંસ્કારના મર્યા છે તેમના માટે વિદ્વાન પુરુષે ભૂમિ પર જલાંજલિ આપવી. શ્રાદ્ધ અને હોમના સમયે એક હાથે પિંડ અને આહુતિ આપવી, પરંતુ તર્પણમાં બંને હાથે જળ આપવું જોઈએ. આ શાસ્ત્ર આજ્ઞા છે. નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ એક અધ્યાય 13 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.